શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 168 મોહિની નર્મદાના તીર્થનું દિગ્દર્શન તથા તેમનું મહાત્મય. મોહિની બોલી, દ્વિજશ્રેષ્ઠ, મેં સેતુ તીર્થનું ઉત્તમ મહાત્મય સાંભળ્યું. હવે નર્મદાના તીર્થ સમુદાયનું વર્ણન સાંભળવાની ઈચ્છા છે. પુરોહિત વસુએ કહ્યું, મોહિની, હું નર્મદાના બંને તટોના તીર્થોનું વર્ણન કરું છું. ઉત્તર તટ પર 11 અને દક્ષિણ તટ પર 23 તીર્થ છે. નર્મદા અને સમુદ્રના સંગમને 35મું તીર્થ કહેવામાં આવ્યું છે. ઓમકાર તીર્થની બંને બાજુ અમરકંટક પર્વતથી 2 કોસ દૂર સુધી બધી દિશાઓમાં 3.5 કરોડ તીર્થ વિદ્યમાન છે. 1 કરોડ તીર્થ તો કપિલા સંગમમાં છે. અશોક વાટિકામાં 1 લાખ તીર્થ પ્રતિષ્ઠિત છે. અંગાર ગર્તાના 100 અને કુબ્જના 10,000 તીર્થ કહેવાય છે. વાયુ સંગમમાં 1,000 અને સરસ્વતી સંગમમાં 100 તીર્થ સ્થિત છે. શુક્લ તીર્થમાં 200 અને વિષ્ણુ તીર્થમાં 1,000 તીર્થ છે. માહિષ્મતીમાં 1,000 અને સુલભેદ તીર્થમાં 10,000 તીર્થો સ્થિત હોવાનું માનવામાં આવે છે. દેવગ્રામમાં 1,000 અને ઉલુક તીર્થમાં 700 તીર્થ છે. મણિનદીના સંગમમાં 108 તીર્થ છે. વેદનાથમાં 108 અને ઘંટેશ્વરમાં પણ તેટલા જ તીર્થો છે. નર્મદા સમુદ્ર સંગમમાં 1.5 લાખ તીર્થોનો નિવાસ હોવાનું કહેવાય છે. વ્યાસદ્વીપમાં 88,100 તીર્થ છે. કરંજા સંગમમાં 10,008 તીર્થ છે. એરંડી સંગમમાં 108 તીર્થ છે. દૂતપાપ તીર્થમાં 68 અને કોકિલમાં 1.5 કરોડ તીર્થ છે. નરેશ્વરી, રોમકેશમાં 1,000, દ્વાદશાર્કમાં 1,000 તથા શુક્લતીર્થમાં 8,02,000 તીર્થ છે. બધા સંગમમાં 108 તીર્થો સ્થિત હોવાનું માનવામાં આવે છે. કાવેરી સંગમ અથવા નંદતીર્થમાં 500 અવાંતર તીર્થ છે. ભૃગુક્ષેત્રમાં 1 કરોડ અને ભારભૂતિમાં 108 તીર્થ વિદ્યમાન છે. અક્રુરેશ્વરમાં 150 અને વિમલેશ્વરમાં 1 લાખ તીર્થ છે. શુભાનને સૂર્યના 10, કપિલના 9, ચંદ્રમાના 8 અને નંદીના 1 કરોડ 8 તીર્થ છે. સતોકોમાં 214 તીર્થ છે. આ બધા શૈવ તીર્થ છે. વૈષ્ણવ તીર્થ 22 છે. બ્રાહ્મતીર્થ તો બધા જ છે. 28 શાક તીર્થ છે. તેમનામાં પણ 7 તીર્થ માતૃકાઓના, એમાં પણ 3 બ્રાહ્મીના છે. ભદ્રે 2 વૈષ્ણવી અને 2 રૌદ્રી તીર્થો છે. બ્રાહ્મી અને વૈષ્ણવી સિવાય બાકીના સ્થાનોમાં રુદ્રશક્તિ વિદ્યમાન છે. સુમુખી, 1 તીર્થ ક્ષેત્રપાલનું પણ કહેવામાં આવ્યું છે. મોહિની, નર્મદામાં ગુપ્ત અને પ્રગટ ઘણા બધા તીર્થ છે. વાયુ દેવતાએ ભૂતળ, અંતરિક્ષ અને સ્વર્ગલોકમાં જે 3.5 કરોડ તીર્થ કહ્યા છે તે બધા નર્મદામાં વિદ્યમાન છે. મહાભાગે, જે માનવ આ તીર્થોમાં જ્યાં ક્યાંય પણ સ્નાન કરે છે તે ઉત્તમ ગતિ પામે છે. નર્મદા તટે કરેલા સ્નાન, દાન, જપ, હોમ, વેદાધ્યયન તથા પૂજન બધું અક્ષય થઈ જાય છે. દેવી, આ પ્રમાણે મેં તમને નર્મદાના તીર્થ સમુદાયનું વર્ણન કહ્યું. આ સ્મરણ કરનારના મહાપાતકનું નિવારક છે. જે મનુષ્ય નર્મદાના તીર્થોનો આ સંગ્રહ વાંચે કે સાંભળે છે તે પણ પાપોથી મુક્ત થઈ જાય. અધ્યાય 168 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.